શબ્દ આત્મા ક્યાં સમજવા આયા આપકો મેં બતાઉં જૈસા આપ બોલો સાકર બહુત કરીએ બહુત કરીએ બહુત મીઠીએ બહુત મીઠીએ મગર મળો મળો મીઠા હોગા જાયગા નહીં બોલને સે કૈસે મીઠા હોગા એસી બાત હે જી કેશ બેંક ધર્મ કભી કેશ બેંક નહીં હોતી આજ કામ આજે અચ્છા કામ કરો તો આવતે જન્મ ફલ મિલેગા ઓર એ તો કેશ બેંક અભી તરત ફલ મિલતા કલકત્તે વાળા થયા ઇધર વાળા થયા સબ તરત ફલ મિલ ગયા પાંચ જો ભરતે કલકત્તે ઇધર બહુ સે ભૂલ દિયા થોડું મેં ક્યા ભાવ કેટલા આદમી આદમી લાખ આદમી મોક્ષ દે સકતા હમ નિમિત્ત હમ એસા નહીં કરે કે તું ગુના ચીએ હમ તો વિતરાગતા મોક્ષ જાને કા વિચાર આ જાઓ ઓર તમારા સબ દુઃખ હૈ તો હમકુ દે દો તમ ફિર હો જાવ તો અમારે કુછ બતાવી ના થોડા કોઈ આદમી દેતા હૈ થોડા નહીં ભી દેતા હૈ હમ ક્યાં કરે ફિર જી આપ દેગા નહીં દેગા આપકા દુઃખ દે દેગી બોલો પણ દેગા હમકો દે દો તુમ્હારે જો કુછ બસ દુઃખ આપકે પાસ રખો સમર્પણ જી દુઃખ દે દો બોલતે ઓર સુખ રખો જૈસી પરમાત્મા કી ઈચ્છા દાદા કી એ સબકુ બોલતા હૈ સબકુ બોલના કે તમારે દુઃખ ભૂખ હોય તો લે લેતા હૈ આજકાલ તો જીવન માત્ર દુઃખ કા નામ આજકાલ તો જીવન દુઃખી જ છે બધા સાધુ સુખ નામ કી તો ચીજ નહીં હૈ સુખ નામ કી તો ચીજ નહીં હૈ તો હમ દેતા હૈ તો હમારી પાસે સબ સબ ઘૂમતા હૈ કેસે ઇતના સુખ હૈ ઇતના ચિંતા તો કભી દેખા નહીં એ લોકો ને ગરીબ તો દેખા નહીં જી ઇસકા ગધા કાટ લે તો ગરીબ હોને વાલે તીર્થંકર હોને વાળા જી મેં આપકો બતા કે કુછ આપકો વિનય આતા નહીં સમજ મેં નહીં આતા નહીં તો મેં ઐસા બોલે તબ સમજતે નહીં જિમ્મેદારી નહીં સમજ નહીં દુઃખ માં ધક્કા હો ગયા હૈ તો બાત પૂરી સમજ માં નહીં આપતો અચ્છા આદમી શાંત આદમી હૈ બતા ભાઈ તો આપણા હાથ છોડના જે કરે કભી દેખા નહીં ભાવે ધર્મ કા તત્વ આત્મા કે તત્વ સમજાને વાળી ગુજરાત એ મોકા આ ગયા તો મોકા લગા જી હા એકદમ બિલકુલ મારે સવાલ છે એનો પ્રશ્ન છે કે આજ હમ ઇતને દુખી હૈ ઇસે છુટકારા કૈસે મિલેગા આ સંસારમાં આટલા આપણે બધા દુખી છીએ સંસારી જીવો એમાં છુટકારો કેમ મળે છે તો સબ તો જ્ઞાની બન નહીં સકતે બધા તો જ્ઞાની બને નહીં નહીં નહીં સબકે લીધે સુખ નહીં કલયુગ એ દુષ્ટ કા કોઈ આદમી કે લીધે સુખ દુષ્ટ કા સુખી ઈચ્છા મત કરો ભગવાન બોલે ક્યાં એસા બોલો ઈચ્છા કરો ભગવાન ક્યાં બોલે કે દુષ્ટ કા મેં એસા બોલના કે હે ભગવાન ખુદ દુઃખ કમતી કરો ક્યાં બોલે ખુદ દુઃખ કમ કરો હા દુઃખ દેને કે તું દુઃખ ની માંગણી મત કરો હા બંદર ભાઈ છોડી દે ખુદ દુઃખ હે કમતી કરો હા સુખ ની માંગણી નહીં કરવાની દુઃખ ઓછું કરો સામાન્ય દાદા દુઃખ જ છે સુખ ની માંગણી સામાન્ય કભી દુષ્ણ કાળ કા જી કે લીધે સુખ હૈ નહીં બિલકુલ બિલકુલ હૈ નહીં મગર એસે સબકે લીધે નહીં હૈ જી 5% કે લીધે હોતા હૈ અગર નહીં વો સુખ કી માંગણી કર તો કભી જ્ઞાની પુરુષ હોય તો નહીં તો ઇસમે તો સુખ હૈ નહીં સાધુ ભી સબ સાધુ મિથ્યા ભી હૈ તો ક્યાં સુખ આયેગા તબકે ભી આદમી હો રહી તો બેઠો તો ભી સુખ હોતા હમરા મહાત્મા કો સબકો સબ લોગ ક્યાં બોલ રહા હૈ થોડી દેર બેઠ કે ઇતના સુખ ઇસકા મુંહ કો દેખતા હું કે ક્યાં સે આયા હૈ બોલ રહા હૈ મુક્ત હો ગયા હૈ નિર્લેપ હો ગયા હૈ અસંગ હો ગયા હૈ જ્ઞાની પુરુષ તો મારા દુઃખ દૂર કરી જોગે દૂર વન સ્ટેપ માં દૂર નહીં કરી સકતા હૈ દો સ્ટેપ રખતા હૈ પહેલા હમ ઉસકો શાંતિ દેતા હૈ ક્યા દેતા હૈ શાંતિ इनकी शांति लगे हाँ अभी तो शांति हो ऐसा करता है फिर सब दुख पर कभी दुख नहीं आवे ऐसा दूसरे टाइम में कर देता है एक दफे ऐसा नहीं करता है तो शांति के लिए जो आज करना हो तो हम करा देगा सबके लिए सबके लिए અગર આપ એસા ભાવ રખેંગે દાદા દુબારા હમકો મિલો જ્ઞાન પ્રાપ્ત એક રાત એસા સો જાઓ સુબહ મેં કેસા દેખો ક્યાં હોતા દેખો આરતી બારતી કરો નિષ્પક્ષ કા પક્ષ નહીં હમરે યહાં થાના ક્લાસી ભી બેઠ સકતા હૈ સિતંબર બેઠ સકતા હૈ દિગંબર ભી બેઠ સકતા હૈ સબ તેરા પંથ લંકા કા સબ કોઈ બેઠ સકતા હૈ જૈન વૈષ્ણવ શ્રી સ્વામિનારાયણ સબ કોઈ બેઠ સકતા હૈ નિષ્પક્ષ કાતે ક્યુંકી ભગવાન નિષ્પક્ષ કાતે કેસા હૈ નિષ્પક્ષ ઉનકે સામને તો પક્ષ ઉઠા હૈ નહીં ઓર જો ભગવાન બોલા હૈ કે જો પક્ષ માં પડ્યા હૈ ઇસકો કભી સુખ નહીં હોને વાલા ક્યા બોલા કભી સુખ નહીં હોગા अधिकतर ऐसे ही बोलते हैं कि मेरा पक्ष वाला है, ये 20 पंथी, 13 पंथी, 18 पंथी, यही चल रहा है। भगवान का क्या दोष है? भगवान का कोई दोष नहीं, ये तो हमारा दोष है कि हमने इसको अलग अलग कर दिया। ये सब फेरफार तो हम ही लोगों ने किया। मालूम नहीं बेचारे को, और इससे दुख आ रहा है। ये किताब दादी गुरु की है, तो इसकी हिंदी की एक अठो हम लोग को मिली। ऋषभदेव भगवान की क्या आज्ञा की थी? कौन सी आज्ञा थी? भाई झगड़ा मत करो, सबका डेरा बांट लो। क्या बोलता है? मंदिर बांट लो। हाँ, वासुदेव वाला हो तो इसमें भी बांट लो, और जैन वाला हो तो बांट लो। आपका नहीं जी, मगर मंत्र का झगड़ा मत करो, मंत्र भेगा रखो। क्या बोले? मंत्र एक संग रखो। हाँ, अलग अलग नहीं रखो। मंत्र का टुकड़ा मत करो। समझे ना? तो सब ये लोगों ने क्या किया? सब अलग अलग कर दिया। अलग अलग आप समझे? जी हाँ। और ये पांचवा, और ये इसका भी नहीं करता? हाँ करता है। पर्युषण पर होता है, पर्युषण। कोई चौथ को मनाते हैं, कोई पांचम को मनाते हैं, संवत्सरी। भगवान क्या करे? भगवान तो बहुत सुख दिया है ये टाइम में, मगर वो समझता नहीं, फिर क्या करे? अभी समझ में आया नहीं जी, कुछ गलती क्या लोग की है? ये हम लोगों के चलते इतना दुख है, हम लोगों के चलते ही इतना दुख है। जो नौकार मंत्र है वो इसके लिए कोई उसका अर्थ जानता है? अर्थ क्या है? अर्थ नहीं, अर्थ तो सबको जानता है, मगर कौन ये मंत्र का नाम क्या है, कौन अधिकारी है? अकेला ये मंत्र बोलने के लिए वो मंत्र संन्यस्त मंत्र है। क्या है? संन्यस्त मंत्र है। जी, तो ये तो हमारे लिए बोल सकते, हम अकेला बोल सकता है, दूसरे नहीं बोल सकता। तो आज सब बोलते? अरे अकेला बोलता है, बोलो तो तीन बोलो तो काम हो जाता है। इससे हम तीन बताया, आप समझ रहे? वादा और वध का और अज्ञान मान्यताओं, आप मैं इनका धनी हूँ ऐसा बोलता है वो, अज्ञान मान्यता है। और आप मैं सुरेंद्र परम सुरेंद्र, ये रॉन्ग बिलीफ है, अज्ञान मान्यता है। समझे? वो राइट बिलीफ होना चाहिए। क्या होना चाहिए? राइट। हाँ, लेकिन अभी तो सब अज्ञान में ही घूम रहे हैं। अभी तो यही है, मेरा तेरा यही तो चल रहा है, वही लगता है, वही चल ही रहा। आप जैसा बोलता है नहीं जी, वो तो व्यवहार के लिए बोलने का है। काय के लिए बोलने का? व्यवहार में, व्यवहार के लिए, सतबुद्ध नहीं, व्यवहार के लिए। और आप सतबुद्ध बोलता है? हाँ, हम तो उसको सच समझे हुए है। हाँ, और ये बोलता है, आप बोलो क्या आपका नाम, बोलेगा रसिक जी। फिर आप बोलेगा कि रसिक जी इधर आइए, मगर वो अंदर खुद समझता है कि भी व्यवहार के लिए मेरा नाम है, मैं नहीं हूँ ये। आप समझे? वो ड्रामेटिक करता है। क्या करता है? ड्रामेटिक। और आप सत्ता ही करता है जैसे ड्रामा में भरतुरी रहता है ना जी। हाँ, तो हम भरतुरी राजा है, राज मेरा है, रानी मेरी है, ऐसा बात करे, समझ गए नहीं? हाँ। और फिर दीक्षा देने मैया पिंगला बोलता है, फिर उसका रोता है, तो सब लोग को दुख होता है कि हो कितना दुख हो गया। हाँ। अरे भाई बाबा इसको पूछो खानगी माँ, क्या बहुत दुख है? वो बोलेगा कि नहीं भाई, ये तो भर्तुहरि का पाठ भजना पड़ता है, अभी नहीं करना पड़ता है, अभी नहीं करे तो पगार में पैसा काट लेगा, पैसा नहीं मिलेगा। तो आप भर्तुहरि नहीं, लेकिन मैं लक्ष्मीचंद हूँ, वो भूल जाता है लक्ष्मी से नहीं भूल। हाँ तो आप क्या कौन है तो भूल गए, वो भूल नहीं गए। आप समझ में आएगा जी, ड्रामेटिक होना चाहिए। तो हम अभी चले सात बजे का, हम बोल देंगे सात बजे, सात बजे अभी तो बता दिया। ये तो मोटा ने वातो छे ने कोई दुईलिक वात नथी के मरीजो ने आपणे आम नदी ग्या ने तो किसी को नहीं सकतो ने। हां एक एक बात करू तो ये दादा ने તમને જો અનુકૂળ આવે તો ત્યાં બીજો ના અનુકૂળ આવે તો અમારે જબરજસ્તી ના પરમાત્મા વિતરા કરવા બરોબર છે, પણ અમે તમને કઈ રોકડું કહીએ છીએ તો વિશ્વાસ નહીં આવતો, એ જૈનો જૈનો થઈ ગયા છો, જૈન આવો ના હોય, જૈન સુગંધી વાળો હોય એની આજુબાજુ પચી પચી મહિને એરિયામાં સુગંધી આવે જૈન ની, અને આજે જૈન શંકા કુશંકા પોતાની જાત પર કરતો હતો તે પોતે રોકવું આપવા તૈયાર છે, મોક્ષ રોકવું આપવા તૈયાર છે, તો એ શંકા કરે તો એમને જૈન સિદ્ધ કહેવાય, જેને જ્ઞાન નથી જૈન તો કેવો હોય, નિજ વિચાર માં નિરંતર વિચારતો હોય, નિજ વિચાર આવું જૈન હોય, આપની કલ્પના નો જ જૈન આપે સ્વીકારી લીધો કે આવો જૈન હોય ને આવો એ જૈન કહેવાય, બાકીના જૈન ના કહેવાય, તો એ કોઈ પ્રશ્ન એ કરતા અમને કઈ જ્ઞાન વ્યાન ના હોય ત્યાં તો અમે કીધે સમજી શકીએ, ગણવા તો પડે ને, એને ગણવા તો પડે કે નહીં જેને જ્ઞાન નથી કે જેને નમો અર્જુન તાણામાં નથી આવડતું, યાત્રાઓ કરે છે એને કઈ ખબર તો પડી જોઈ ને, જેને જ્ઞાન નથી જેને નમો અર્જુન તાણા નું અર્થ ખબર નથી એને અમને ક્યાંથી ખબર પડે, એક એમ કહેવું છે કે આ બધી દાદાની કલ્પનાઓ છે, અમને જે જૈન ની વ્યાખ્યા દાદા એ કરી એ દાદા ની કલ્પના છે કરે એમ કે છે, તો અમે કેમ સમજી શકીએ કઈ ભેદ એનો બને, જૈન તો કેવો હોય, જૈન માં ગુણો કેવા હોય, જૈન એક શબ્દ એવો છે કે જીન નું આરાધન કરે એ કલાક જ, જીન નું આરાધન કરે અગર દિનેશ નું આરાધન કરે એ કલાક જ આરાધન કરે જૈન થાય, બાકી આ તો નામ જૈન છે જન્મે જૈન છે બધા, જૈન તો કેવો હોય સુગંધીદાર હોય, રાત્રિ જ્ઞાન રૌદ ધ્યાન કરકસરથી વપરાતો હોય, દિવસ આખા વર મહિનામાં બે વખત જ વપરાય આ ચંદ્ર રૌદ ધ્યાન, આ તો કારખાનો કાઢ્યો ધ્યાન રૌદ ધ્યાન ગમે છે તમને, આઠ ધ્યાન રૌદ ધ્યાન ગમે છે તમને, એનું ફળ શું છે જાણો છો, એ ફળ જ્યાં સુધી જોઈ ન શકીએ ત્યાં સુધી માત્ર માની જ લેવું, એ ફળ ને ઊંચી માનતો, જ્યાં સુધી પોતાની સ્વ અનુભવ થાય ત્યાં સુધી માની લેવું એને ઊંચી માનતો, માની લેવાની વાત જ નહીં, આ તો રોકડું તો માની લેવાનું હોય, તમે રોકડું આપો તો હું કહું કે રોકડું મળી ગયો, મને મળતું તો કશું જ નથી, માત્ર એ કે જે તમે રોકડું કહો છો મને રોકડું મળે તું કબૂલ કરું કે મને રોકડું આપો કે હવે બીજી વાત કહું કે હું પોતે એટલે તમારે કરુણા ખાવા જેવા થઈ ગયેલા છો, કેવું અમે તદ્દન નકામા થઈ ગયા છે, નકામા થઈ ગયા છે, કરુણા ની નકામા જ ને કોઈ કામના નથી, તો કરવું શું કરુણા ખાવા જેટલા પણ નકામા થઈ ગયા છે, કરુણા ખાવા જેવા થઈ ગયેલા છો, હા તો અમારે કરવું શું, કરુણા તો કઈ કહેવું, કરુણા કોને આવે, જ્ઞાની ને કરુણા આવે, પોતે પોતે મોક્ષ માં રહેતા હોય નિરંતર મોક્ષ માં રહેતા હોય એના મનમાં એમ થાય કે આ લોકો આટલું કેટલું કસાય થઈ એટલા દુઃખ થયો, તમે સમજ ને, એટલે કરુણા આવે એટલા પૂરતું જ એમને કરાળવણી બુદ્ધિ હોય એટલે આ વાતચીત કરે ને, એટલે બધી વાતચીત કરે ને, આમાં અમારે આ તો વિતરાગ તો અમારે દબાણ કરવાનું હોય ને, તમારે પીવું હોય પીવો, ના પીવો ના પીવો, તમે તમે ગાળો દો તો એમને વાંધો ના હોય, તમે ભૂલ ચડાવો તો એમને વાંધો ના હોય, અમને એમાં કઈ લેવા દેવા નથી, અમે આ દેહ ના માલિક વીસ વર્ષથી નથી, આ જે દેહ છે એના માલિક અમે 20 વર્ષથી એનું માલકી પણ બધું ફાડી નાખેલું છે અને તમને અમારી પાસે બધી જ ચીજ છે પણ નિમિત્ત શું છે માનીએ છીએ નિમિત્ત છે પણ છતાં અમારે સુધરવું છે પણ સુધરવાનું અમને કોઈ જગ્યા મળતી નથી અમને કોઈ એમાં વાસ નથી થતો કે આમ કરવાથી સુધરી શકાય તમે કરતા ત્યારે તમારે ક્રોધે ના ભરવા ક્રોધ થઈ જાય તમને વાત વાત માં ક્રોધ આવી જાય છે વાત વાત માં લોભ આવી જાય છે સંસારમાં એટલું જ ભાન છે ધર્મ માં બિલકુલ ભાન જ નથી માની બેઠા છીએ આવા બધા છે આ બધા કહેતા લાવો અમને કઈ કરાવડાવો આ કરોડ રૂપિયાના સેટ છે તે કઈ કરાવડો બેંક નહીં થાય છે તમારું ગજું નથી રહ્યું આ દૂષણ કરનાર જીવો બિલકુલ ચિંતિત માત્ર હિત નથી રહ્યું તો આ દુષણ કાળને લઈને પ્રભાવ કાળનો જે પ્રભાવ છે ને એટલે આ જીવો જાત જતા બોહમાં પડી અને પછી ખરાબ થઈ ગયા આપ જો છો પણ 2000 વર્ષ પહેલા પણ આ જ વાતો કરતા હતા આપણા આચાર્યો અને બધા જે મોટા મહાપુરુષો છે આ જ વાતો આચાર્યો અને મહાપુરુષો જે થઈ આ જ વાત કરતા હતા કે છે માણસો ખરાબ છે માણસો કોઈ સુધરા નથી માણસો હિંસા કરે છે માણસો આવા છે 2000 વર્ષ પહેલા આ જ વાતો મેં સાંભળી છે વાત કર્યાનો દાડો ભરે નહી ના ના ભરે બધા કરે રોકવું હોવું જે ઉદ્ધાર ના થાય વાતો કરીએ વાતો કરવાનો અર્થ જ નહીં હું કહું છું વાતો ના કરું તો મારે કરવું શું એ તો મને બસ કોઈ વસ્તુ બતાવતા નથી હું ઘણા ને મળ્યો છું વાતો ન કરું પૂછું નહીં તો મારે કરવું આ તમને કરવાનું બતાવું તમે કરશો હા હે હા શું નામ આપનું મણીલાલ મણીલાલ હવે મણીલાલ ને જયારે રૌદ્ર ધ્યાન થવાનું થાય છે તે ક્યારે પણ નુકસાન કરે કે કોઈ મણીલાલ ને અપમાન કરે ત્યારે રૌદ્ર ધ્યાન થાય છે ને મને નુકસાન થાય છે ત્યારે થાય છે મને નુકસાન થાય છે ત્યારે નુકસાન થાય નુકસાન થાય અપમાન કરે કોઈ કોઈ અપમાન કરે એટલે ભાઈ રૌદ્ર ધ્યાન થાય હવે આ તમારી ગેરસમજણ છે તે હું તમને કાઢી આપું કે જે તમને રૌદ્ર ધ્યાન થાય છે એ તમારી જ ભૂલ છે કઈ રીતે ભૂલ છે કે જે પેલો ગાળો ભણે છે અગર તો તમને નુકસાન કરે છે એ તમારા કર્મના ઉદયથી છે એ નિમિત્ત માત્ર છે વિચારો અને તમને એમ લાગે છે કે આ જ આવું કરે છે એટલે તમારી દ્રષ્ટિ મિથ્યાત્વ દ્રષ્ટિ જેટલી નથી એટલે તમને આ ગુનો દેખાય જ્યાં ગુનો નથી કરતો ત્યાં ગુનો દેખાય નિમિત્ત છે તમારા કર્મના ઉદય છે આ સમજ પડે ને અમારો દોષ નથી એટલું જો પાડો તમે મોક્ષે છતાં નિમિત્ત મળી જતું હોય ને કસાય થઈ જાય તો શું કરવું નિમિત્ત મળી છતાં કોઈ નિમિત્ત મળી જાય કસાય થઈ જાય તો શું કરવું તમારા છે એ નિમિત્ત છે નિમિત્ત ને બધો ના ભરે ડાયો માણસે મણીલાલ આપણે ઠીક લાગે ને નિમિત્ત ને બધો ભરવા જોઈએ એમાં કઈ જતી નથી એ વાત કારણ કે આ વાત તો સાંભળ્યા જ કરી છે એની વાત કે ઉતરતી નથી કરી આ તો ઉદય કહે છે કે આ પ્રમાણે કર્મનો ઉદય છે એ બધા કહે છે સ્વભાવ કેમ બદલાય છે સ્વભાવ મારો કેમ બદલતો નથી સ્વભાવ કુદરત ને કયો મારો સ્વભાવ બદલે કુદરત પણ આપણે માણસ ને સમજવાની કુદરત છે માણસ ને સર્જન કરવા વાળી કુદરત છે જેને તમે ઈશ્વર કહો છો જે કઈ કહો છો એને કયોક મને સુધારે મારે સુધરવું છે એ કહે છે કે મને ઈશ્વર કહો કે જે કહો છે એને કહો કે મને સુધારે કે મને આ ખ્યાલ આવે કે આ મારી ભૂલો છે કરીને મને સુધારવા માટે ઈશ્વરને કહો કે જે મને સુધારે તમને સુધાર્યું શું કરવાનું? શાક નો સુધાર્યો, મને સુધરશે એટલે આખો જગત સુધરી જશે. તમે કેમ એમ કરો છો? આખું જગત સુધરી જશે. એટલી બધી શક્તિ છે એ તો મને એટલે બધા એ જ માગે છે. બધાને સુધરવું છે, બધાને મોક્ષે જવું. મને એટલે બધાને એમ જ કરવું છે, બધાને એમ જ કરવું છે. બધા સાધુઓ ની પછવાડે, ભાવો ની પછવાડે બધા દોડે છે. શા માટે? બધાનો ભાવ એ છે, બધાનો ભાવ એક જ છે. ભગવાન નું જ્ઞાન અઘરું છે નહીં. વિતરાગો નું જ્ઞાન બહુ સરળ છે. મોક્ષ તો બહુ સરળ છે, સરળ છે, સહજ છે, સુગમ છે. ફક્ત પ્રાપ્તિ જ્ઞાની પુરુષ હોય તો થાય, નહીં તો કોઈ દાડો મોક્ષ પ્રાપ્ત થાય નહીં. કારણ કે મોક્ષ દાતા એવા જ્ઞાની પુરુષ મોક્ષ નું દાન અપાવે હોતા થાય ને ના થાય. બાકી મોક્ષ તો આ મહેનત કરવાથી મોક્ષ મળે. મહેનત કરવાથી સંસાર ઉભો થાય, સંસારમાં ભૌતિક સુખો મળે, સોનાની બેડી મળે મહેનત કરવાથી. મહેનત જ કરવાની ના પાડો છો. મહેનત મોક્ષ મળી જશે તો બધા હોય જાય ને, એમના મોક્ષ મળી જશે બધા. એટલે તમને જ્યાં સુધી સમજાયું નથી તમને એવું લાગે કે છો કે મહેનત મહેનત અવળો પુરુષાર્થ કરે છે ને અવળો પુરુષાર્થ કરવો છે એમ કયો તો બરાબર છે. બાકી પુરુષાર્થ કરવાની એક વાત કરો સાહેબ બધાને, કે જે તમે કરો છો એ કામ અનિશ્ચિત થી કરો. બાકી બધા ઉપદેશો બંધ કરી દો. ઘણા દીધા લોકોએ ઉપદેશ આપ્યા, પેલા માથા ખરાબ કરી નાખ્યા અમારા લોકોના. ઉપદેશો બંધ કરી અને ચોક તમે કામ ઓનેસ્ટ થી કરો, તમારી જીવન ઓનેસ્ટ બનાવો, બાકી કોઈ જરૂર નથી. એનું કે છે ઉપદેશો તો સાધુ સંતો હજારો એ ઘણા ઉપદેશ આપતો જ નથી મળેલા. કોઈ દાડો ઉપદેશ નથી આપતો. આ જેને જોઈતું હોય ને, જેને જે જોઈતું હોય આપી દો. રોકડું આ બધાનો મોક્ષ આપેલો છે. છોકરા પરિણામે ચિંતા ના થાય ને નિર્લેપ રે. કર્મ બંધાય નહીં, સારી વાત છે. હિન્દુસ્તાન માં જો 2-5 હજાર બી ઓનેસ્ટ માણસો થશે તો કદાચ બહુ સારું બી થશે. એમાં કઈ વાંધો એવું છે ને, અમે તમને ભેગા થયા છીએ. તમારે જે ઉપયોગ કરવો એ કરો. તમારે 2 કલાક આમ માથાકૂટ કરીને કાઢી નાખવો હોય તો અમે નવરાજ છીએ, અમારે વાંધો નથી. શું કહ્યું? અને તમારે લાભ ઉઠાવો તો લાભ ઉઠાવો, તમારે લાભ ઉઠાવો તો લાભ ઉઠાવો. અમારો 2 કલાક બહુ કિંમતી હોય, પણ તમને આજે ના ના એ કિંમતી નો ઉપયોગ કિંમતી માં જ કરો. અમારે જેવા હવે જ્યાં સુધી અમને ઈશ્વર દેખાશે નહીં, ના કાન ને હાથ પકડીને અમને કોઈ રસ્તો સાચો નહીં બતાવે ત્યાં સુધી નહીં કરીએ. નહીં તો બાકી અમે માનીએ છીએ કે જીવનમાં અનિશ્ચિતથી જીવવા જો ને એ ઉપદેશ કોઈ આપે તો વધારે સારો છે. તે વધારે કોઈ જરૂર નથી. જીવનમાં બી બધું ઉપદેશો ઘણા સાંભળ્યા, પણ જીવનમાં પ્રમાણિકતાથી જીવવું એવો ઉપદેશ આપે તો એ સારું છે, એટલું માનીએ છીએ. નહીં, પ્રમાણિકતાથી જો જીવન જીવે ને તો જૈન થયો કહેવાય. શું કહ્યું? ભગવાને તો કીધું છે ને કે મોક્ષ ના દ્વાર તો બંધ છે, તો પછી મોક્ષ કેવી રીતે થઈ જાય? મહાવીર સ્વામી મારા સ્વામી માં લખેલું છે, હેમચંદ્ર મહાવીર સ્વામી મહારાજ આજે લખેલું છે. મહાવીર સ્વામી લખ્યું છે કે મોક્ષ ના દ્વાર બંધ થઈ ગયા છે, તો મોક્ષ ક્યાંથી મળે? મોક્ષના દ્વાર બંધ થયા છે એનો કહેવાનો ભાવ આપણે સમજવો જોઈએ. ભગવાને શું કહ્યું કે આ ચોથામાં મોક્ષ અહીં ડિરેક્ટ થતો હતો. શું થતું હતું? અહીંથી સિદ્ધ મોક્ષમાં ચાલ્યા રહેવું. આ 5મા આરામાં એકાવતારી થાય. કેવું થાય? એક અવતારી બાકી રહે ફક્ત, એ મોક્ષ ના કહેવાય. આ થઈ ગયો છે આ બધા, મેં કોઈ ચિંતા થાય મારી બધા આવો મળજો. શું કહ્યું? અત્યારે આ હોબ છે નહીં 5000 માણસ ના, અને હજુ તો આખી દુનિયા મારે પોસરી કરવાની છે. એ જૈનો જૈનો નો માલ તો બધો ફ્રીજમાં મૂકેલો માલ છે. શું છે? આ તો ધ્યાન રહું, તો ધ્યાન ના થાય તો તમારું કામ થઈ ગયું. આર્થ ધ્યાન રહેતો ધ્યાન ના થાય તમારું કામ છે. જ્યાં આર્થ ધ્યાન રહેતો ધ્યાન નથી ત્યાં જ ધર્મ છે. એમનું કેવું છે દાદા કે હાય હા પાડે એ મોક્ષ એમ માનતા. અમે તમને એટલું પૂછીએ કે શું તમારું નામ એટલું પૂછીએ તમે શું કહો? મણિલાલ માણસ તો મરી ગયેલો હોય ને તેને ગધડું ના કે માણસ જ કે દેહ નું નામ માણસ છે. તમે જુદા છો, તમે અંદર જુદા છો. વાત ને સમજો તો ઉકેલ આવે, નહી તો આમ તો ઉકેલ ક્યારે ના આવે. તમે એવી રીતે સમજાવો કે સમજમાં આવે એમને. હા બરોબર. મણિલાલ તો તમારું નામ છે અને તે આરોપી ભાવ છે. કેવું છે? જ્યાં તમે નથી ત્યાં આરોપ કરો છો કે હું મણિલાલ છું. એ તો એવી જાતની ફિલોસોફી અત્યારે આપ શરૂ કરવા માંગો છો કે એને કદાચ આજે તો ફેસલો ના હોય બે ચાર દિવસ લાગે કે હું મણિલાલ છું, મારે પુરવાર કરવું પડે ને હું નથી પુરવાર કરો. એ પ્રશ્ન એ છે, એ પ્રશ્ન એ છે કે એક ભેગ નથી જીવ ચાલુ કેમ છે કે છે, પણ ખરી રીતે શરીરમાં ઓક્સિજન ખતમ થઈ ગયો એટલે માણસ મરી ગયો. જીવ ચાલ્યો ગયો એમ કહે છે, પણ હું એ મણિલાલભાઈ એમ માની છે કે ઓક્સિજન ખતમ થયો, ઓક્સિજન ખતમ થયો એટલે માણસ મરી ગયો. તો પછી તમારે અહીંયા દેરાસર આવવાનું છે ને? ક્યાંય જરૂર નથી. તો પછી કેવી રીતે ફસાઈ ગયા? એ ભટકાઈ ગયા, ભૂલ થઈ, ભૂલ થઈ આખી. ને મારી જેવા દુનિયાના સારા ચાર અબજમાં 2.5 અબજ માણસો છે એવા. એ મારા જેવા તો 2.5 અબજ માણસો એવા છે કે? ના ના, 2.5 અબજ નહીં, બધા બધું તમારે જેવું જ છે ને. ના, જે તમે આત્માને વાતો કરો છો, આત્મા ન માનવાળા 2.5 અબજ છે. આત્મા છે માનવાળા, બાકીના બીજા છે. પામેલા 4.5 અબજ 5 અબજ છે એમ ના કહી શકાય. આત્મા એવી વસ્તુ, સહેલી વસ્તુ નથી. પમાય જો પમાય તો વાત એ છે કે આપણે આત્માને જો જોડીએ નહીં આપણા વાતોમાં તો વાતોની મજા જામે નહીં. એટલે વિદ્વાનોએ ઇવન કૃષ્ણએ અર્જુને બધાએ ભેગા થઈને આત્મા લીધો છે. આપણે જે આત્મા લીધો એવું નથી કેતો, એને પણ આત્માને ભેળવો છે, બીજાએ પણ આત્માને ભેળવો છે. એટલે આપણી જે આર્ય સંસ્કૃતિ જે છે આખી એમાં આત્મા ઘૂસી ગયો, બાકી ઓલામાં ન આવ્યો છે આત્મા. આત્મા ન હોય એવું માનવાનો અડી એમ જ માણસો માટે કઈ મધ્ય ખુલ્લી નથી બેઠા કે બધા મને મારી નાખવા માટે જ પાણી આપતા હોય છે. એ પાણી આપ્યું છે, પાણી પી લેવાનું. બધા ખૂણી હતી હોતા કે ઝેર પાસે કઈ, બધા ખૂણી હતી હોતા કે બધા ઝેર પાસે. વિશ્વાસ રાખી દીધું છું. એવો વિશ્વાસ આધારે રાખો તો પૂછો કે એ આખી રચના નો તમે કુદરત ઉપર વિશ્વાસ કરો છો? કુદરત ને પૂછવું પડશે આપણે કે આ બધું તે શું કરવા, શા માટે, કઈ રીતે ઉત્પન્ન કર્યું. કુદરત ને પૂછો કે આ બધું કુદરતે કેવી રીતે ઉત્પન્ન કર્યું, શા માટે ઉત્પન્ન કર્યું, એનો મતલબ શું? એ કુદરત ને પૂછો કે એ કુદરત ને માને છે. ના, એ બરોબર છે, કુદરત જ કરે છે. આ ભગવાન કશું કરતો નથી આમાં. એ કુદરત માને છે. ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ કુદરત કરે છે. સમજ પડે ને? આ કરે છે બધું કુદરત. સમજ પડે ને? આ તમને કેળી લાવનારે કુદરત છે. કોણ કુદરત છે? કોણ કુદરત કોણ છે? સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે એટલે બધા સહયોગી પુરાવા, સંજોગો ભેગા થવા, સંજોગો બધા ભેગા થાય ત્યારે કાર્ય થાય. એટલે જ આપને સાહેબ વિનંતી કરું, એટલે જ આપને વિનંતી કરું છું કે લોકો એ ખૂબ જ્ઞાન ભેગું કર્યું છે, ખૂબ વાતો સાંભળી છે. હવે એમને એ જે પરમાનન્ટ હોય તેને જ ખબર પડે કે આ ટેમ્પરરી છે. એ ટેમ્પરરી છે ક્યારે ખબર પડે? કે આપડે પરમાનન્ટ હોય તો આ ટેમ્પરરી કહી છે, કે બાકી ટેમ્પરરી બધું જ હોય તો ટેમ્પરરી નામ જ ના પડે ને. ટેમ્પરરી નામ પડ્યું છે માટે કોઈ વસ્તુ પરમાનન્ટ છે એવું આપને લાગે છે? ના, નથી લાગતું. કારણ કે જગત ચક્કર ફરે છે, આખો એ આ આ જે વિશ્વ છે, આ બ્રહ્માંડ છે, ચક્કર ચક્કર ફરે છે, સ્થિર નથી કશું. હા એ બરોબર છે, પણ ટેમ્પરરી નામ થી જ પડ્યું. તો એ ટેમ્પરરી થયો. એ જગત જયારે ચક્કર ચક્કર ફરે છે, એ સ્થિર અસ્થિર છે. ટેમ્પરરી શબ્દ ઇટસેલ્ફ કહે છે કે પરમાનન્ટ શબ્દ મૂકેલો છે. એ તો ઓપોઝિટ અને પોઝિટિવ બે વસ્તુ છે. એ પરમેન્ટ ભલે એ કે આ વિદ્વાનો ની સામે હું એને એમ કહું, તમે કહો આટલું શરૂ કરે બહુ થઈ ગયું. અને ટ્રીક નહીં કરવાની, ટ્રીક એ થાય છે, ટ્રીક થાય છે, ગુસ્સો આવે છે, એનો ઉકેલ માટે હું આવેલો, એના ઉકેલ માટે આવેલો. બાકી હું જાણું છું, ઓનેસ્ટી થી મારે જીવવું જોઈએ તો હું જાણું છું કે તમારે એક શીખવા નથી આવ્યો. એ ટ્રીકો થઈ જાય છે, તમારી ઈચ્છા નથી થઈ જાય, તેના માટે રસ્તો બતાડું. પણ જેને આ તો ટ્રીક કરે છે, જે લોકો એ તો કરે છે ને, બધા ઈચ્છા નથી એવા નથી હોતા. બધા ઈચ્છા હોય છે ટ્રીક કરીને કમાવાનું, કોને ના ગમે. વ્યવહારમાં નહી, વર્તમાન કાળના વ્યવહારમાં જે માણસ જીવતો હોય છે, અનેક વિટંબણાઓ વચ્ચે, અનેક સંકટો વચ્ચે, અનેક ઝંઝટો વચ્ચે, એને ભયંકર દુઃખો છે, યાતનાઓ. આ મનુષ્યમાં આટલા દુઃખ પડે છે, ચક્કર્યું બરહાડમાં બફાય બફાઈ રહ્યું છે. મોક્ષ સહેલો છે એમ કયો છો? તો મોક્ષ મારે જોઈ છે, મોક્ષ જોઈ છે તો શું કરવું જોઈએ? દાદા કહે છે કે અક્રમ માર્ગ છે શાસ્ત્ર, ક્રમિક માર્ગ છે. ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ, પગથિયે પગથિયે પગથિયે પગથિયે જવાનું. એટલે સ્ટેપ બાય સ્ટેપ, આપ ડાયરેક્ટલી આપી સીધા ડિરેક્ટ અક્રમ એટલે લિફ્ટમાં બેસીને જવાનું. માત્ર ની કલ્પના એવું છે કે કઈક પણ પોતાના પ્રશ્ન નું જરાક સંતોષકારક સમાધાન જોઈએ. દરેક વસ્તુ સંતોષકારક કલ્પના તો કરે છે. કલ્પના અધારો હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? કલ્પના હોય તો કલ્પના કલા કરે તો પછી પામનું નથી, પણ કલ્પના ની નિયમ હોય. આપણી દ્રષ્ટિએ આપણે વિચારતો કે વસ્તુ મસ્કરી છે, પણ એમને પેલો મોક્ષ થાય. અહીં જે મોક્ષ થાય, સંસારમાં બેઠો એ સંસારી દુઃખ નો અભાવ થાય. શું થાય? છોકરા છોડીઓ પહેણાવે, છોકરા પહેણાવે પણ દુઃખ એમને પડે નહી. ગજુ કાપી જાય તો એડે નહી, અને ફૂલ ચડાવે તો એમને સુખ નું ઉત્પન્ન ના થાય. સમજ પડી? એટલે રાગદ્વેષ ના થાય આવું. અને કર્મ જ બંધાય નહીં. કર્મ બંધાય તો આ એક અવતાર પછી મોક્ષ જ ના થાય ને. આ તો એક અવતારી જીવો, બે અવતારી જીવો. કેવું? પણ વિતરાગ હોય એને ફૂલની માળા પહેરવાની જરૂર છે. વિતરાગ હોય એને ફૂલની માળા પહેરવાની ઓટોમેટિક ફૂલની માળા એને જરૂર જ છે. હા લોન ભાઈ તમે કરો એમ નહીં. આ તો ભેંસો ને ગાવાની ચીજ છે. શું છે? આ ભેંસો પહેરે એવી ચીજ છે. તમે સમજ પડે ને? ભગવાન ભૂલ ચડે નહીં ચડતા આપડે. બીજા કોઈ ભાઈ પૂછ્યા, પેલા વડોદરા વાળા હતા, મુંબઈ વાળા હતા, કોણ કઈ ગયા? મને તમે ઓળખી શકવાના નથી. આ જે તમે જુઓ છો એ અંબાલાલ પટેલ છે, ભાદરકા. હા અંબાલાલ પટેલ દેખાય તમને, મને તમને ઓળખી શકો નહીં, કારણ કે હું દેખાવ એવો છું નહીં. આમ આ જે વાણી બોલે છે એ ઓરિજિનલ ટેપ રેકર્ડ છે. શું છે? ઓરિજિનલ ટેપ રેકર્ડ છે. તમને અહંકાર છે એટલે હું બોલ્યો બોલ્યો કર્યા કરું છું. આ જગત આખું હું બોલ્યો કર્યા કરું છું, અહંકાર છે તમારો. અને આ ઓરિજિનલ ટેપ રેકર્ડ અમને અહંકાર ના હોય એટલે મતગેડ ના હોય અમને. પછી સમજ પડે ને? વ્યક્તની જોડે બેસવાથી વિનય થી બેસવાથી વ્યક્ત થયા કરે. જો પરમ વિનય નો માર્ગ છે. અહીં પૈસા ની જરૂર ના હોય, બીજું કશું નહીં, સેવાઓની જરૂર ના હોય. અહીં સેવાની જરૂર નહીં, જરૂર નહીં. તો કોઈ ભાવ વાળો હોય મૂકી જાય તો ના ના કહેવાય આપડે. કેટલું સમજ પડે ને? અહી દ્રવ્ય પૂજા હોય નહીં. સમજ પડે ને? દ્રવ્ય પૂજા હોય નહીં. મોક્ષ નો માર્ગ છે. તમારું પુસ્તક તમારે વાંચવાની જરૂર હોય તો આપ્તવાણી 1, 2, 3 એવી આપ્તવાણી નીકળેલી છે. તો બધા ઘણા ખરા જૈનો પર હોય છે. તમારે અમને ગાળો ગોળો તમારે પોતાની જાતે નુકસાન છે. પોતાની જાતને કરી રહ્યા છો. જો બહુ જ વિનય જોઈએ, પરમ વિનય જોઈએ. અક્ષરે અક્ષરે બોલાય ને તો સાહેબ પણ જો કહેવાનું હોય ને, હમણાં પેલા મામલતદાર હોય ને તો કેટલી ચૂપ થઈ જાય રે. અક્ષરે બોલે નહીં આ તો જ્ઞાની પુરુષ બોલાતું હશે. જ્ઞાની પુરુષ તો ભગવાન પરમાત્મા કહેવાય. દેહધાર્યું છે ત્યાં અક્ષરે બોલાતું હશે. ત્યાં બધી વસ્તુ પ્રાપ્ત થાય એવી હોય. જ્યાં કેશ બેંક હોય ત્યાં પણ આવું કરીએ તો અંતરાય પડશે તમને. અમને વાંધો, તમારે ગાળો બળો તો વાંધો નથી, દેખાડો નાખો તો એમને વાંધો નથી. અમને વાંધો, તમે તમારી જાતને અંતરાય પાડી રહ્યા. 24/11/78 રાજગ્રહી ધર્મશાળામાં બપોરે. હમકુ તો વર્લ્ડ મેં કિસી કી ભૂલે નહીં દિખાતી. હમકુ ગાલી દે તો ઉસકી ભૂલ નહીં હૈ, હમારી ભૂલ. ઉસકી ભૂલ નહીં. હા, કિસી કી ભૂલ ક્યું કરે? સબ તુમ્હારી જિમ્મેદારી હૈ. તુમ્હારી જિમ્મેદારી નહીં કુછ? બહુત જિમ્મેદારી હૈ જી. સબકી જિમ્મેદારી હૈ, કોઈ ભૂલ કરને વાળા આદમી નહીં. આ સમજે ને? ખુદ કી જિમ્મેદારી હૈ. મહાવીર ધર્મ હોના ચાહિયે. જૈન ધર્મ કે મહાવીર નહીં રહ્યા હૈ, ક્યુકે કાલ કે લીએ જૈન કા સંપ્રદાય હો ગયા હૈ. આનેકવાદી સંપ્રદાય, જીવનભરી સંપ્રદાય, ચેતનભરી સંપ્રદાય, વો સંપ્રદાય મેં ધર્મ નહીં, આખા ધર્મ વિચાર ધર્મ નહીં રહેતા. વિતરાગ ધર્મ કઈ લોક છે? મેં અપની દ્રષ્ટિ પર કબ આઉં? મેં આત્મા મેરી દ્રષ્ટિ પે કબ આઉં? મેં આત્મા આત્મદ્રષ્ટિ પે કબ આઉં? નહીં, કબ આઉંગા? કબ આઉંગા? ક્યાં સમય હોગા? ક્યાં વક્ત હોગા? તો હમારે હમારી આજ્ઞા માનેગા જબ તમ આ જાયેગા. હમારી આજ્ઞા એક પાડેગા ને તો આ જાયેગા. વો ક્યા? હમ બોલતા હૈ હમારા સાથ બમ્બઈ આવો કોઈ દફે. ઓ દો એક દો દિન રહેના કે જરૂર હૈ. હમ દ્રષ્ટિ મેરી દ્રષ્ટિ કી માફક આપકો દેખ સકતે. આપ સમ્યક દર્શની હૈ, સમ્યક દર્શી હૈ, આપ સમ્યક દર્શની છો, આપને સમ્યક દર્શન થયું છે એમ પૂછે છે. વો સબકો સમ્યક દર્શન હુઆ હૈ. એસે 5000 આદમી કો સમ્યક દર્શન હુઆ હૈ. હા યે હો યે સમજ ગયા ને. અને હમ 2 ઘંટે મેં તો એસા કરા દેતા હૈ સમ્યક દર્શન. ક્યા સમ્યક દર્શન? સે સહાયક સમ્યક દર્શન દેતા હૈ. એકાલમાં નહીં હોતા હૈ મગર હોતા હૈ. उसके क्या है? उसके क्या वो है? उसके क्या लक्षण? इन्हें लक्षण सु वो आर्थ जहाँ रोजगार कभी होती है नहीं. वो जीवों को आर्थ जहाँ रोजगार कभी नहीं हुए होना नहीं है. सबको नहीं होता है. आर्थ संसार में होते हुए भी आर्थ जहाँ रोजगार नहीं हुए. वो 2 ध्यान में रहते हैं, शुक्ल ध्यान और धर्म ध्यान. निरंतर चिंता तो कभी होती है नहीं. पूछो और दूसरा कुछ लक्षण आपको जानने की जरूरत है? और कोई तमन्ना मुझे किसी आत्म ध्यान रौद्र ध्यान आपकी समझ में आया? शंका कोई शंका नहीं. आपकी लक्षण समझ में आया? पूछना ठीक है. आत्म ध्यान रौद्र ध्यान आपकी समझ में आता है? आता है. वो नहीं होता है किसी को. और प्रतिक्रमण 100-200 करता है. मैंने प्रतिक्रमण 100-200 करेगा. आपके साथ बोलने में कुछ भूल हुई तो प्रतिक्रमण करेगा. क्योंकि अतिक्रमण हुआ. क्या हुआ? अतिक्रमण हुआ. इसका प्रतिक्रमण करता है. आप भगवान का मार्ग प्रतिक्रमण कर है. और निरंतर आत्मा है सबकी. एक एक सेकंड भी भूल नहीं जाता है. आत्मा में ही जागृत है. इसी में जागृत होना मुश्किल है. इसमें जागृत का यही कुछ हमारा जागृत आत्मा में जागृत रहूं ये मुश्किल छे. ये बड़ी मुश्किल से बड़ी मुश्किल बात है. वो क्या वो है बताओ? आप बताइए क्या साधन है वो? भाई साहब बुरा सवाल जो किया है. वही दादाजी बताते हैं. दादाजी ने आपको बताया ना कि आप बॉम्बे में आ जाएगा तो 2 घंटे में वो आपको सम्यक दर्शन करा सकते हैं. 2 घंटे में वो बात आएगी.